श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय पांच विविध तीर्थों ना महिमा नु वर्णन। युधिष्ठिर बोलिया, हे नारद जी, महर्षि वशिष्ठ जी ना बतावेला अन्य तीर्थों के जेमनु नाम स्मरण करवाथी ज पाप नष्ट थी जाय छे, अन्य तीर्थों नु वर्णन करीने मने संभळावो। नारद जी ए कह्यु, हे धर्मज्ञ युधिष्ठिर, हिमालयना पुत्र अर्बुद पर्वतनी यात्रा करवी जोईए, ज्यां पूर्व कालमां पृथ्वीमां छेद हतो त्यां महर्षि वशिष्ठजीनो आश्रम छे, जे त्रणे लोकमां प्रसिद्ध छे। त्यां एक रात्रि निवास करवाथी हजार गोदाननुं पुण्य फल मळे छे। ब्रह्मचर्य पूर्वक पिंगा तीर्थमां आचमन करवाथी 100 કપિલા ગાયોના દાનનું ફળ મળે છે। ત્યારબાદ પ્રભાવ ક્ષેત્રમાં જવું જોઈએ, તે વિશ્વવિખ્યાત તીર્થ છે। ત્યાં સાક્ષાત અગ્નિદેવનો નિત્ય નિવાસ છે। તે શ્રેષ્ઠ તીર્થમાં શુદ્ધ તથા એકાગ્ર ચિત્તે સ્નાન કરવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી સરસ્વતી અને સમુદ્રના સંગમમાં સ્નાન કરવાથી મનુષ્યને હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે વરુણ દેવતાના તે તીર્થમાં સ્નાન કરીને એકાગ્ર ચિત્તે 3 રાત્રિ સુધી ત્યાં નિવાસ તથા દેવતા તથા પિતૃઓનું તર્પણ કરે છે, તે ચંદ્રમાં તુલ્ય તેજસ્વી બનીને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। હે ભરત શ્રેષ્ઠ, ત્યાંથી વરદાન નામના તીર્થની યાત્રા કરવી જોઈએ। વરદાનમાં સ્નાન કરીને મનુષ્ય હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી સંયમપૂર્વક રહીને નિયમપૂર્વક આહારનું સેવન કરતા રહીને દ્વારકાપુરીમાં જવું જોઈએ। તે તીર્થમાં આજે પણ કમળના ચિહ્નોવાળી મુદ્રાઓ જોવા મળે છે। આ એક અદ્ભુત વાત છે। ત્યાંના કમળપત્રોમાં ત્રિશુળના ચિહ્ન દેખાય છે। ત્યાં મહાદેવજીનો નિવાસ છે, જે સમુદ્ર અને સિંધુ નદીના સંગમ પર જઈને વરુણ તીર્થમાં સ્નાન કરીને દેવતા અને પિતૃનું તર્પણ કરે છે। તે પોતાના તેજથી દીદીપ્યમાન થઈને વરુણ લોકમાં જાય છે। હે યુધિષ્ઠિર, વિદ્વાનો કહે છે કે ભગવાન શંકુકર્ણેશ્વરની પૂજા કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે। શંકુકર્ણેશ્વર તીર્થની પ્રદક્ષિણા કરીને ત્રણે લોકમાં વિખ્યાત તિમી નામના તીર્થમાં જવું જોઈએ। તે સર્વ પાપોનો નાશ કરનારું તીર્થ છે। ત્યાં સ્નાન કરીને દેવતાઓ સહિત રુદ્રની પૂજા કરવાથી મનુષ્યના સગળા પાપો નષ્ટ થઈ જાય છે। હે ધર્મજ્ઞ, ત્યાર પછી બધાએ વખાણેલા વસુધારા તીર્થની યાત્રા કરવી જોઈએ। ત્યાં જવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। હે કુરુશ્રેષ્ઠ, જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને એકાગ્ર ચિત્તે દેવતાઓ તથા પિતૃનું તર્પણ કરે છે, તે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાં વસુઓનું એક બીજું તીર્થ પણ છે, જ્યાં સ્નાન અને જળપાન કરવાથી મનુષ્ય વસુઓનો પ્રિય થાય છે તથા બ્રહ્મતુંગ તીર્થમાં જઈને પવિત્ર શુદ્ધ ચિત્ત પુણ્યાત્મા તથા રજોગુણ રહિત પુરુષને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે। ત્યાં રેણુકાનું પણ તીર્થ છે, જેનું સેવન દેવતાઓ પણ કરે છે। ત્યાં સ્નાન કરીને બ્રાહ્મણ ચંદ્રમા જેવો તેજસ્વી થાય છે। ત્યાર પછી પંચનંદ તીર્થમાં જઈને સંયમિત આહાર ગ્રહણ કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ। એનાથી પંચ યજ્ઞોના અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થાય છે। હે ભરત શ્રેષ્ઠ, ત્યાર પછી ભીમા નદીના ઉત્તમ સ્થાન પર જવું જોઈએ। ત્યાં સ્નાન કરનારનો પુનઃ જન્મ થતો નથી તથા તેને 1,00,000 ગોદાનનું ફળ પણ મળે છે। ગિરિકુંજ નામના તીર્થ ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે। ત્યાં જઈને પિતામહને નમસ્કાર કરવાથી 1,000 ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે। ત્યાર પછી પરમ ઉત્તમ વિમલ તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં આજે પણ સોના ચાંદી જેવા માછલા દેખાય છે। હે નરશ્રેષ્ઠ, ત્યાં સ્નાન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને પરમ ગતિને પામે છે. કાશ્મીરમાં જે વિતસ્તા નામનું તીર્થ છે તે નાગરાજ તક્ષકનો મહેલ છે. તે તીર્થ સમસ્ત પાપોને દૂર કરનારો છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેનું હૃદય પાપરહિત થઈ જાય છે તથા તે પરમ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી મલદ નામના તીર્થની યાત્રા કરવી. હે રાજન, ત્યાં સાયમ સંધ્યાના સમયે વિધિપૂર્વક આચમન કરીને જે અગ્નિદેવને યથાશક્તિ ચરુ અર્પણ કરે છે તથા પિત્રોના નિમિત્તે દાન આપે છે તેનું તે દાન વગેરે અક્ષય થઈ જાય છે એવું વિદ્વાન પુરુષોનું કથન છે. ત્યાગ્નિને આપેલ ચરુ 1,00,000 ગોદાન 1,000 અશ્વમેઘ યજ્ઞ તથા 100 રાજસૂય યજ્ઞોથી પણ શ્રેષ્ઠ છે. હે ધર્મજ્ઞાતા યુધિષ્ઠિર, ત્યાંથી દીર્ઘસત્ર નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં જવા માત્રથી મનુષ્યને રાજસૂય યજ્ઞ, રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સશયાન તીર્થ અતિ દુર્લભ છે. તે તીર્થમાં દર વર્ષે કારતક માસની પૂર્ણિમાએ લોકો સરસ્વતી નદીમાં સ્નાન કરે છે. ત્યાં સ્નાન કરનાર સાક્ષાત શિવ જેવો કાંતિમાન થાય છે. તેને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. હે ગુરુનંદન, જે કુમાર કોટી નામના તીર્થમાં જઈને નિયમપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિતૃનું તર્પણ કરે છે તેને 10,000 ગોદાનનું ફળ મળે છે તથા તે પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. હે મહારાજ, ત્યાંથી એકાગ્ર ચિત્તે રુદ્રકોટી તીર્થમાં જવું જોઈએ, જ્યાં પૂર્વકાળમાં કરોડો ઋષિઓએ ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છાથી બહુ જ હર્ષપૂર્વક ધ્યાન લગાવ્યું હતું. ત્યાં સ્નાન કરીને પવિત્ર થયેલ મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે અને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરે છે. ત્યારબાદ બહુ પ્રસિદ્ધ એવા સંગમ તીર્થમાં જવું જોઈએ અને ત્યાં સરસ્વતી નદીમાં પરમ પુણ્યમય ભગવાન જનાર્દનની ઉપાસના કરવી જોઈએ. તે તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યનું ચિત્ત સર્વ પાપોથી શુદ્ધ થઈ જાય છે અને તે શિવલોકને પ્રાપ્ત થાય છે. હે રાજેન્દ્ર, ત્યારબાદ કુરુક્ષેત્રની યાત્રા કરવી જોઈએ. આ તીર્થની બધા લોકો સ્તુતિ કરે છે. ત્યાં ગયેલા તમામ પ્રાણી પાપ મુક્ત થઈ જાય છે. ધીર પુરુષે કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના તટે 1 માસ નિવાસ કરવો જોઈએ. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય મનથી પણ કુરુક્ષેત્રનું ચિંતન કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. હે ધર્મજ્ઞ, ત્યાંથી ભગવાન વિષ્ણુના ઉત્તમ સ્થાને કે જે સતત નામે પ્રસિદ્ધ છે ત્યાં જવું જોઈએ. ત્યાં ભગવાનનો અખંડ નિવાસ છે. જે ત્યાં સ્નાન કરીને ત્રિભુવનના કારણ એવા ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. ત્યારબાદ પરિપ્લવમાં જવું જોઈએ. તે ત્રણેય લોકમાં વિખ્યાત તીર્થ છે. તેના સેવનથી મનુષ્યને અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞોનું ફળ મળે છે. ત્યાર પછી તીર્થ સેવી મનુષ્ય સાલ્વિકીની નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં દશાશ્વમેઘ ઘાટ પર સ્નાન કરવાથી પણ તે જ ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પંચનંદમાં જઈને સંયમિત આહાર કરતા રહીને નિયમપૂર્વક રહેવું જોઈએ. ત્યાં કોટી તીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી પરમ ઉત્તમ વારાહ તીર્થની યાત્રા કરવી. ત્યાં પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુ વારાહ રૂપે બિરાજમાન થયા હતા. તે તીર્થમાં નિવાસ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જયનીમાં જઈને સોમતીર્થમાં પ્રવેશ કરવો. ત્યાં સ્નાન કરનારને રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કૃતશૌચ તીર્થમાં જઈને તેનું સેવન કરનારને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને સ્વયં પણ પવિત્ર થઈ જાય છે. પંપા નામના તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પોતાની સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. કાય શોધન તીર્થમાં સ્નાન કરનારના શરીરની શુદ્ધિ થઈ જાય છે. એમાં લેશ માત્રની શંકા નથી તથા જેનું શરીર શુદ્ધ થઈ જાય છે તે કલ્યાણમય ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી લોકો દ્વારા નામક તીર્થની યાત્રા કરવી જોઈએ, જ્યાં પૂર્વ કાળમાં સર્વની ઉત્પત્તિના કારણભૂત ભગવાન વિષ્ણુએ સમસ્ત લોકોનો ઉદ્ધાર કર્યો હતો। હે રાજન, તે ઉત્તમ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય આત્મીય જનોનો ઉદ્ધાર કરી દે છે। જે કપિલા તીર્થમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરતો રહીને એકાગ્ર ચિત્તે સ્નાન તથા દેવતા પિત્રોનું પૂજન કરે છે તેને 1000 કપિલા ગાયાના દાનનું ફળ મળે છે। જે સૂર્ય તીર્થમાં જઈને સ્નાન કરે છે અને મન પર સંયમ રાખીને ઉપવાસ પરાયણ થઈને દેવતાઓ તથા પિતૃઓનું પૂજન કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તથા તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે। ગોભુવન નામના તીર્થમાં જઈને સ્નાન કરનારને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી બ્રહ્માવર્તની યાત્રા કરવી। બ્રહ્માવર્તમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે। ત્યાંથી અન્ય અન્ય તીર્થોમાં ખરીને ક્રમશઃ કાશીશ્વરના તીર્થોમાં જઈને સ્નાન કરવાથી મનુષ્ય બધી પ્રકારના રોગોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાર પછી પવિત્રતાપૂર્વક શીતવનમાં જવું। ત્યાં બહુ મોટું તીર્થ છે જે અન્યત્ર દુર્લભ છે। તે તીર્થ દર્શન માત્રથી એક દંડ એટલે 60 પળ બરાબર એક દંડમાં પવિત્ર કરી દે છે। ત્યાં એક બીજું પણ શ્રેષ્ઠ તીર્થ છે જે સ્નાન કરવાવાળા લોકોના દુઃખ દૂર કરનારું છે। ત્યાં તત્વ ચિંતન પરાયણ વિદ્વાન બ્રાહ્મણ સ્નાન કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। સ્વર્ણલોમા નયન નામના તીર્થમાં પ્રાણાયામ દ્વારા જેમનું અંતઃકરણ પવિત્ર થઈ ચૂક્યું છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। દશાશ્વમેઘ નામના તીર્થમાં પણ સ્નાન કરવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી લોકવિખ્યાત માનુષી તીર્થની યાત્રા કરવી। હે રાજન, પૂર્વકાળમાં એક વ્યાધના બાણથી ગવાયેલા કેટલાક કૃષ્ણ મૃગ તે સરોવરમાં કૂદી પડ્યા હતા અને તેમાં ડૂબકી મારીને મનુષ્ય શરીરને પ્રાપ્ત થયા હતા। ત્યારથી તે માનુષ તીર્થના નામે પ્રસિદ્ધ થયું। આ તીર્થમાં સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરીને જે ધ્યાન લગાવે છે તેનું હૃદય બધા પાપોથી રહિત થઈ જાય છે તથા તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। હે રાજન, માનુષી તીર્થથી પૂર્વ દિશામાં એક કોષના અંતરે આપગા નામે એક પ્રસિદ્ધ નદી વહે છે। તેના તટ પર જઈને જે મનુષ્ય દેવતા અને પિત્રોના ઉદ્દેશ્યથી સામાન્ય એક અન્નથી બનાવેલા ભોજનનું દાન કરે છે તે જો એક બ્રાહ્મણને ભોજન કરાવે તો 1 કરોડ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાં સ્નાન કરીને દેવતાઓ અને પિત્રોનું પૂજન તથા 1 રાત્રિ નિવાસ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી તે તીર્થમાં જવું જોઈએ જે આ પૃથ્વી પર બ્રહ્માનું સ્વર તીર્થના નામે પ્રસિદ્ધ છે। ત્યાં સપ્તઋષિઓના કુંડોમાં તથા મહાત્મા કપિલના ક્ષેત્રમાં સ્નાન કરીને જે બ્રહ્માજીના દર્શન કરે છે તે પવિત્ર તથા જીતેન્દ્રિય થાય છે તથા તેનું ચિત્ત બધા પાપોથી રહિત હોવાના કારણે તે અંતે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે। હે રાજન, શુક્લ પક્ષની 10મીના દિવસે પુંડરિક તીર્થમાં જવું જોઈએ। ત્યાં સ્નાન કરીને મનુષ્ય પુંડરિક યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। ત્યાંથી ત્રિવિષ્ટપ નામના તીર્થમાં જવું। આ તીર્થ 3 લોકમાં પ્રસિદ્ધ છે। ત્યાં વૈતરણી નામે એક પવિત્ર નદી છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે। ત્યાં સ્નાન કરીને શૂળ પાણી ભગવાન શંકરનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તથા તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે। પાણીખ્યાત નામે પ્રસિદ્ધ તીર્થમાં સ્નાન અને દેવતાઓનું તર્પણ કરીને મનુષ્યને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે। ત્યાર પછી વિશ્વ વિખ્યાત મિશ્રક એટલે મિશ્રિક માં જવું જોઈએ। હે નૃપશ્રેષ્ઠ, અમારા સાંભળવામાં આવ્યું છે કે મહાત્મા વ્યાસજીએ દ્વિજાતિઓ માટે ત્યાં બધા તીર્થોને આમંત્રિત કર્યા હતા, તેથી તે મિશ્રકમાં સ્નાન કરે છે। તેથી જે મિશ્રકમાં સ્નાન કરે છે તે જાણે બધા તીર્થોમાં સ્નાન કરી લે છે। હે નરેશ્વર, જે ઋણાંત કૂપ પાસે જઈને ત્યાં તલનું દાન કરે છે તે બધા ઋણથી મુક્ત થઈને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. વેદી તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. અહન અને સુદિન આ બે તીર્થ અતિ દુર્લભ છે. તેમાં સ્નાન કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. મૃગધૂમ તીર્થ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં રુદ્રપદમાં સ્નાન અને મહાત્મા શૂલપાણીનું પૂજન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. કોટી તીર્થમાં સ્નાન કરવાથી હજાર ગોદાનનું ફળ મળે છે. વામન તીર્થ પણ ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં જઈને વિષ્ણુપદમાં સ્નાન અને ભગવાન વામનનું પૂજન કરવાથી તીર્થયાત્રીનું હૃદય પાપ રહિત થઈને શુદ્ધ થઈ જાય છે. કુલમપુન તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યનું કુલ પવિત્ર થઈ જાય છે. શાલિહોત્રનું એક તીર્થ છે જે શાલી સૂર્ય નામથી જાણીતું છે. તેમાં વિધિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યને હજાર ગોદાનનું ફળ મળે છે. હે રાજન, સરસ્વતી નદીમાં એક શ્રીકુંજ નામનું તીર્થ છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય અગ્નિષ્ટમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી બ્રહ્માજીના ઉત્તમ સ્થાન પુષ્કરની યાત્રા કરવી જોઈએ. ત્યાં સ્નાન કરનાર ઇતર જાતિનો મનુષ્ય બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે અને બ્રાહ્મણ શુદ્ધ ચિત્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કપાલ મોચન તીર્થ સર્વ પાપોને નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરીને મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાંથી કાર્તિકેયના પૃથુદક તીર્થમાં જવું જોઈએ. તે તીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. ત્યાં દેવતા અને પિતૃના પૂજનમાં તત્પર થઈને સ્નાન કરવું જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ, તે માનવ બુદ્ધિથી પ્રેરિત થઈને જાણી સમજીને અથવા જાણ્યા વિના જે કંઈ અશુભ કર્મ કરે છે તે બધા ત્યાં માત્ર સ્નાન કરવાથી નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. કુરુક્ષેત્રને પરમ પવિત્ર કહે છે. તેનાથી પણ પવિત્ર છે સરસ્વતી નદી. તેનાથી પણ પવિત્ર છે ત્યાંના તીર્થ અને તીર્થોથી પણ પાવન છે પૃથુદક. પૃથુદક તીર્થમાં જપ કરનાર મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. રાજન, શ્રી સનત કુમારો તથા મહાત્મા વ્યાસે આ તીર્થનો મહિમા ગાયો છે. વેદમાં પણ આને નિશ્ચિત રૂપે મહત્વ આપવામાં આવ્યું છે. તેથી પૃથુદક તીર્થમાં અવશ્ય જવું જોઈએ. પૃથુદક તીર્થથી વધીને બીજું કોઈ તીર્થ નથી. ખરેખર આજ પવિત્ર અને પાવન છે. ત્યાં મધુપુર નામનું તીર્થ છે. ત્યાં સ્નાન કરવાથી હજારો ગાયોના દાનનું ફળ મળે છે. હે નરશ્રેષ્ઠ, ત્યાંથી સરસ્વતી અને અરુણાના સંગમમાં કે જે વિશ્વવિખ્યાત છે ત્યાં જવું જોઈએ. ત્યાં ત્રણ રાત સુધી ઉપવાસ કરીને નિવાસ અને સ્નાન કરવાથી બ્રહ્મહત્યા પણ નષ્ટ થઈ જાય છે. આ ઉપરાંત તીર્થાર્થીને અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાની સાત પેઢીઓ સુધીનો ઉદ્ધાર કરી દે છે, એમાં બિલકુલ શંકા નથી. ત્યાંથી સતસહસ્ત્ર તથા શાસ્ત્ર આ બંને તીર્થોમાં જવું જોઈએ. તે બંને તીર્થ પણ ત્યાં છે, પણ ત્યાં છે તથા બધા લોકમાં તે સુવિખ્યાત છે. તે બંનેમાં સ્નાન કરવાથી મનુષ્યને હજાર ગાયોના દાનનું ફળ મળે છે. ત્યાં જે દાન કે ઉપવાસ કરવામાં આવે છે તે હજાર ગણું અધિક ફળ આપનારું હોય છે. ત્યાર પછી પરમ ઉત્તમ રેણુકા તીર્થમાં જવું જોઈએ અને ત્યાં દેવતાઓ તથા પિતૃઓના પૂજનમાં તત્પર થઈને સ્નાન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્યનું હૃદય બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે તથા તેને અગ્નિષ્ટમ યજ્ઞનું ફળ મળે છે. જે કોઈ ક્રોધ અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને વિમોચન તીર્થમાં સ્નાન કરે છે તે દાન લેવા સુધી સગળા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને પંચવટ તીર્થમાં જઈને સ્નાન કરવાથી મનુષ્યને મહાન પુણ્ય મળે છે તથા તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જ્યાં સ્વયં યોગેશ્વર શિવજી બિરાજમાન છે ત્યાં તે દેવેશ્વરનું પૂજન કરીને મનુષ્ય ત્યાંની યાત્રા કરવા માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રમાં ઇન્દ્રિય નિગ્રહ તથા બ્રહ્મચર્યનું પાલન કરીને સ્નાન કરવાથી મનુષ્યનું હૃદય નિષ્પાપ થઈ જાય છે અને તે રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી નિયમિત આહારનું ભોજન તથા શૌચાદિ નિયમોનું પાલન કરતા રહીને સ્વર્ગદ્વારની યાત્રા કરવી. આમ કરવાથી મનુષ્યને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. અને અંતે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. હે મહારાજ, નારાયણ તથા પદ્મનાભના ક્ષેત્રોમાં જઈને તેમના દર્શન કરવાથી યાત્રાળુ પુરુષ સુંદર રૂપ ધારણ કરીને વિષ્ણુધામને પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવતાઓના તીર્થોમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય સંપૂર્ણ દુઃખોથી મુક્ત થઈને શ્રી શિવજીની જેમ કાંતિમાન થાય છે. ત્યાર પછી તીર્થસેવી પુરુષે અસ્થિપુરમાં જવું અને તે પાવન તીર્થમાં પહોંચીને દેવતાઓ તથા પિતૃઓનું તર્પણ કરવું. આમ કરવાથી તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. હે ભરત શ્રેષ્ઠ, ત્યાં ગંગા હૃદ નામનું કૂપ છે જેમાં 3 કરોડ તીર્થોનો નિવાસ છે. હે રાજન, તેમાં સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. આપ ગામાં સ્નાન અને મહેશ્વરનું પૂજન કરીને મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે અને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. ત્યાર પછી 3 લોકમાં પ્રસિદ્ધ એવા સ્થાણુવટ તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને રાત્રિ નિવાસ કરવાથી મનુષ્ય રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. જે નિયમ પરાયણ સત્યવાદી પુરુષ 1 રાત્ર નામના તીર્થમાં 1 રાત્રિ નિવાસ કરે છે તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. હે રાજેન્દ્ર, ત્યાંથી તેણે ત્રિભુવન વિખ્યાત તીર્થમાં જવું જોઈએ જ્યાં તેજોમય મહાત્મા આદિત્યનો આશ્રમ છે. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરીને ભગવાન સૂર્યનું પૂજન કરે છે તે સૂર્યલોકમાં જાય છે અને પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. હે યુધિષ્ઠિર, ત્યારબાદ સન્નિહિતા તીર્થની યાત્રા કરવી જોઈએ જ્યાં બ્રહ્મા વગેરે દેવતાઓ તથા તપોધન પુણ્યવાન ઋષિઓ પ્રતિમાસ એકત્રિત થાય છે. સૂર્યગ્રહણના સમયે સન્નિહિતામાં સ્નાન કરવાથી શું અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પૃથ્વી પર તથા આકાશમાં જેટલા પણ તીર્થ જળાશય કૂપ અને પુણ્ય મંદિર છે તે બધા દરેક મહિનાની અમાસના દિવસે અવશ્ય સન્નિહિતામાં એકત્રિત થાય છે. અમાવાસ્યા તથા સૂર્યગ્રહણના સમયે તે માત્ર સ્નાન તથા શ્રાદ્ધ કરનાર મનુષ્યને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સ્ત્રી અથવા પુરુષના જે કાંઈ પણ દુષ્કર્મ હોય છે તે બધા ત્યાં સ્નાન કરવા માત્રથી અવશ્ય નાશ પામે છે. આ તીર્થમાં સ્નાન કરનાર પુરુષ વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. પૃથ્વી પર નૈમિષારણ્ય પવિત્ર છે તથા 3 લોકમાં કુરુક્ષેત્રને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. હવાથી ઉડતા કુરુક્ષેત્રની ધૂળના રજકણો પણ જો શરીર પર પડી જાય તો તે પાપીને પણ પરમ ગતિ પ્રાપ્ત કરાવી દે છે. કુરુક્ષેત્ર બ્રહ્મવેદી પર સ્થિત છે. તે બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત પુણ્યમય તીર્થ છે. હે રાજન, જે લોકો ત્યાં નિવાસ કરે છે તે કોઈ પણ રીતે શોક કરવાને યોગ્ય નથી. તરંડકથી લઈને અરંડક સુધી તથા રામહૃદ એટલે પરશુરામ કુંડથી લઈને મચકૃક સુધીનું ક્ષેત્ર સમંત પંચક કહેવાય છે. આ જ કુરુક્ષેત્ર છે. આ ક્ષેત્રને બ્રહ્માજીના યજ્ઞની ઉત્તર વેદી કહી છે. અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.